بسم الله الرحمن الرحيم. لا أقسم بهذا البلد. قسم چه مني آ شهر ني. وأنت حل بهذا البلد. ايوي حالت ما كي تو آ شهر ما وسيلو چه. ووالد وما ولد. ني قسم چه جنم آپنار અને તેની કે જેને તેણે જન્મ આપ્યો છે યાની કે આદમ તેમજ તેની ઔલાદોની. લકદ ખલકના અલ-ઇન્સાન ફી કબદ. ચોક્કસ જ અમોએ માણસને દુઃખમાં રહેનારો પેદા કર્યો છે, યાની કે એમ પેદા કર્યો હોવા છતાં તે અભિમાન શા માટે કરે છે. અયહસબુ અન લન યકદર અલયહ અહદ. શું તે એમ ધારે છે, એમ માને છે કે તેના પર કોઈનું જોર ચાલનારું નથી. યકુલુ અહલકતુ માલન લુબદા. કહે છે કે મેં ઘણી દોલત સંપત્તિ બરબાદ કરી. અયહસબુ અન લમ યરહુ અહદ. શું તે એમ ધારે છે કે તેને કોઈ જોતો જ નથી. અલમ નજઅલ લહુ આયનૈન. શું અમોએ તેના માટે બે આંખો નથી બનાવી. વલિસાનન વશફતૈન. ને એક જીભ તથા બે હોઠ નથી બનાવ્યા. વહદૈનાહુન નજદૈન. અને શું અમોએ તેને સારા નરસા બે મુખ્ય રસ્તા નથી દેખાડી દીધા. ફલકત હમલ અકબા. પણ તેણે ટેકરા ઉપર ચડવાની કોશિશ જ કરી નથી, ઊંચી જગ્યા ઉપર જવાની કોશિશ જ કરી નથી. અને તું શું સમજ્યો કે તે ટેકરો શું છે. યાની કે કોઈ એક ગરદન છોડાવવી, યાની કે ગુલામ આઝાદ કરવો. અને દુકાળના સમયમાં ખવડાવવું. યતીમન ધા મકરબા. એક નઝદીકના યતીમને, અનાથને. ઔ મિસ્કીનન ધા મતરબા. અથવા એક જમીન પર પડેલા આધાર વગરનાને. સુમ્મ કાન મિન અલ્લાઝીન આમનુ વતવાસૌ બિસ્સબ્ર વતવાસૌ બિલમરહમા. પછી આ પણ જોઈએ કે તે લોકોમાંથી હોય કે જેઓ ઈમાન લાવ્યા ને જેઓ એકબીજાને સહન કરવાની તાકીદ કરતા રહ્યા ને એકબીજાને દયા કરવાની નસીહત કરતા રહ્યા. ઉલાઇકા અસ્હાબુલ મૈમના. એ જ લોકો જમણા હાથના ખુશનસીબ સોબતીઓ છે. વલ્લદીના કફરુ બિઆયાતિના હુમ અસ્હાબુલ મશઅમા. અને જેણે અમારી આયતોનો ઇનકાર કર્યો, અમારી નિશાનીઓને ઠુકરાવી, તેઓ ડાબા હાથના બદનસીબ સોબતીઓ હશે. અલયહિમ નારુમ મુસદા. ચારે બાજુથી ફરી વળેલી આગ તેમના ઉપર હશે.